did that. Yes. લોકોના મત નું પીણી પાયેલું ને તેમાં થોડું લડી ગયા, લડી માં મરી જાય છે. એટલા બધા મત ના પીણા પાયેલો અમારો મત. અને મિલ ને પૂરો માત ને શું કરો ચડાવે, આત્મા હાથે કર લે ને. પણ પીણું ગુરુ ભાઈ જો ક્યાં ચડે, સમજાય છે ને તમે? હા સમજાય છે. હા હું ઘણું કહી દઉં, બીજા બધા વ્યવસ્થિત ટોળકીઓ બધી ઉઘાડું કરે નહી. આ પોલ બધું ઉઘાડું કરી દઉં. દાદા આ કામ બધા ઇન્સ્ટન્ટ જોઈએ બધું, તો તમે ઇન્સ્ટન્ટ ભગવાન આવી ગયા દાદા. હા આ કામ એવું છે, દુકાન ઉધારી ચાલતું નહીં, કંટાળી ગયા છે. એટલા બધા ભૂખ્યા થઈ ગયા છે કે મેં હાડકા આવું બોલવા મળ્યા. એ સમજાતા લોસ એન્જલસ માં પછી અરુણ વિનતા મોક્ષદાન સાથે અભયદાન ખાસું. હે મોક્ષદાન સાથે અભયદાન ખાસું. અભયદાન સાથે મોક્ષદાન સાથે. મારી ભાવના થી જે સુખ હું પામ એ લોકો પામ. બસ કોઈ બધું છીને પીન થઈ ગયેલું છે. પેલા તો વૈષ્ણવ તો વૈષ્ણવ જ ના કરે, વૈષ્ણવ ના ઘેર વૈષ્ણવ. અત્યારે એવું નથી, અત્યારે તો વૈષ્ણવ જૈન જન્મ હોય, જૈન તો વૈષ્ણવ જન્મ. એવું આ થોડી જેમ ભાગા ભાગ કરે છે એવું. અરુણભાઈ પૂછે આ જૈન ને બ્રાહ્મણ નું જોડું એમ જ થયું ને? અરુણભાઈ પૂછે તારા તે બ્રાહ્મણ નાક બાર મૂક્યા હતા, નાક બાર સારા નહીં કોઈ મૂકવા, કારણ કે નાક બાર મૂકતા જતેરેલી હોય તો. એટલે મેરી બી ચૂપ ને તેરી બી ચૂપ એમ કહેતો તૂટી ગયું બધું. એવું કહેતો તૂટી ગયું રીતાબેન પૂછે છે કે તમે કયા ગામ માંથી આવો છો? હું આપ પહેલા પૂછો છો ને, કોઈ પણ આવે નવો માણસ તમારી પાસે તો એને આપ પૂછો છો કે તમે કયા ગામ ના છો, તો કે એનું ગામ પરથી એનું ડેવલપમેન્ટ શું છે આપ ખબર પડે એટલા માટે ગામના ઉપર બધું ખબર પડે છે. અરુણભાઈ પૂછે છે કે દાદા ને પટેલો કેટલા ભેગા થયા છે? 60-70% ભેગા થયા છે. મહાત્માઓ માંથી 60-70% પટેલો હશે? 70% પટેલ ના પટેલ નથી બહુ બ્રાહ્મણ વાણિયા જૈન પટેલ જૈન છે આવો બધા કચ્છી લોકો પછી અહીના પટેલા મોટલ વાળા પટેલ એ ખરા સચિદા બેસો બેન હું કઈક છું અમારા જે બાર ગામના પટેલ છે ને તે બધા ક્યાં પી હોય હું કઈક છું એવા બાન માં હોય શું કરું અને તમારી કોમા બહુ સારી હશે બાજુની કોમા બધી દાદા અમારી કોમ મત્યા પટેલો અને લેવા પટેલો અમારી તરફ ના સુરત ના બધા એ તરફ થી આવેલા અને બહુ માર માર માર ખાખા કરેલો દાદા એ તરફ થી આવે ને પૂરા રહ્યા હા પૂરા રહ્યા બધા એટલે ધર્મ આવે તો સમજી જાય પેલા તો રકમ કેમમાં કેમ રે અને આખો દાડો ઘરમાં વડવા રહ્યો ડેવલપ પરથી કાપ્યું બધું એ તો એમના મનમાં માને કે આપડે રાજા છીએ એટલું તમારા લોકો તૈયાર એટલે જ આ મંદિર તો થયું ને આખું ડિસ્ટ્રિક્ટ મેં કહ્યું તો સુરત ડિસ્ટ્રિક્ટ તમારા બંધ થાય સરળ બધા પેલા સમજે આવડું તો સમજે ખરા તો એ વાંધે નઈ વાતચીત કરો કઈ નરેન્દ્રભાઈ મહેતા એનું નામ ભાવનાબેન ના ઓળખાણ માં છે પેલા બેન દર્શન કરી ગયેલા એમના મિત્ર છે એમના ઓળખાણ માં છે મુંબઈ મુંબઈ તો તમારું એ પછી બીજા કઈ સુરત સુરત સુરત ના વાતચીત કરો આપડા વાતચીત કરો આ ઘોસવાડા માં કેવી ગમે છે આટલા બધા ઘોસવાડામાં એક દોરો ઘૂસેલો હોય તો બે કલાક માથા વળી લાગે પછી ઘૂસવાડો ના નીકળે દોરો નાખી દે બધો મને કેવો નાખી દે એટલે બધા ગુજરાત થઈ જ ગયા. વાતચીત કરો કેમ છે? તબિયત દાદા, તબિયત કેમ છે? ખાંસી મોટી સારી છે, ઉંમર ના પ્રમાણે 79 છે. હવે પ્રમાણ માં છે બધી. તમે 5-6 કલાક લઈ શકો છો, પછી વધુ કહેવાય ને? બે વાર પેલા 10 કલાક બેસો. આ બોડી તો પબ્લિક ટ્રસ્ટ છે મારું, અહીંયા પબ્લિક પબ્લિક ટ્રસ્ટ છે આ. શરીર ના માલિક નથી. આપના દર્શન કરવા જ આવી હું. હું તો દર્શન કરી ગઈ હતી, પણ દર્શન કર્યા પામી જવાનું. કઈ વાત થી પૂછજો, સર્વિસ કરો છો? એ કરે છે. નમસ્કાર કરું, તમને શીખવાડું તાતા ભગવાન હાથમાં આવ્યા તો હરી અશાંતિ હતી બધી. હવે તાતા ભગવાન હાથમાં આવ્યા છે ને તો બોલ બોલ કરજો, નહીં પ્રગટ થઈ જાય. આ દેહાયા છે, આ જતા ના એવું કરજો. પણ દાદા શીખી ગયા જતા એકાદ દાદા જતા રહ્યા હોય તો આપડે માસ નાખી લઈએ. દાદા પણ માસ નાખું તો બોલ ને. ચાલો દાદા, 384 ની અંદર આપતો સૂત્રો વાંચતો હતો, 2-4 વાંચ્યું, ઉતરે જ નહીં, તો બંધ કરીને મૂકી દીધું હતું. ના પણ સમજાય નઈ, હવે સમજાય બધા. હવે અત્યારથી ના, મેં આ 4th વાર વંચાય છે મારાથી, પણ કે કમ્પ્લીટ સમજ પડે, પણ યાદ નહીં રહે. જઈએ છીએ, જઈ જમી લીધું. અમેરિકન સ્ટાઇલ દાદા, બફે અમેરિકા માં બધે કરે. અમેરિકા ને લાગણ પેર ખાવા જતો ના, લાગણો ખાય છે. ખોટું હાંકાર મેડનેસ સરળતા એ સાચું કરી. તમે તો કોણ છો? લાગણ તમે શું દીધા? સંજોગો આવે ત્યારે લાગણ ખબર પડે તમારે. બરાબર, સંજોગો વિકટ હોય ત્યારે લાગણ છે ને. પણ અમારા હંકારી જતો એવો ને એવો હંકાર બધા કઈ તમને પ્રયાસ કર્યો તમે? ખાવાનો ભાવ નહીં થતો તમને, પણ હવે ખાવાનું પીરસ્યું હોય તો થોડું લેવાનું બોડી ને ઈચ્છા થાય ખરી? એટલે ભૂખ ખુલી છે જરા? એમ ભૂખ તો છે જ. હા, એટલે રાત્રે જતા મગના પૂડા કરવા. હા, એની ઈચ્છા કરી. બરાબર. ઢોકળા અમુક અમુક ચીજ નો ભાવ તો હોય. બરાબર. ભાવે એટલે ખવાઈ કરો. બરાબર. અમુક ચીજ હોય તો ખવાય, નહીં તો ખવાય નહીં. બરાબર. પ્રકૃતિ ના આધારે. એટલે કે આમ પરિચય જેવું નથી? ના, પરિચય. બરાબર. દાદા, પેપ્સી કેમ બંધ કરી ગયેલો? ડોક્ટરે પેપ્સી કેમ બંધ કરી? તેથી ડાક્ટરે એમ કહ્યું કે જરા કફ થતી ઉઠશે. મેં દાદા બે ચાર ડોક્ટર સિરીઝ ને પૂછ્યું, દિનેશભાઈ ને પૂછ્યું, કફ નથી કરતી દાદા. એ તમને ડાયજેસ્ટિંગ માં મદદ કરશે દાદા. હા, અને તમને અમે તો 4-5 વર્ષથી જોયું તો તમને સ્વીટ પર ભાવ હતો, સ્વીટ ખાવાનો. એટલે બોડી ને થોડી સુગર જોઈએ તો વાંધો નહીં. તો અડધું કેન પેપ્સી લેવાની, વધારે નહીં, અડધું કેન. એનાથી કફ નથી થતો? નિર્વેન શબ્દ પાડજો. હા, એ ડાક્ટર પૂછે આવું કે છે. હા, કારણ કે હવે આજે આટલું ગરમ વેધર છે એની અંદર તમને મદદરૂપ ઘણી થશે દાદા. ડાક્ટર પૂછ્યું. હા, આપડે સિરીઝભાઈ ને પૂછ્યું હતું, દિનેશભાઈ ડોક્ટર ને પૂછ્યું હતું. નિર્મલ પૂછ્યું બધા કે છે. તમારો શું અભિપ્રાય છે? ખાવાનું પછી શનિવારે સવારે દર્શન કરી, સવારે વિધિ કરીને મને કરશો? બહાર નીકળવાના મેં. તમે સોમવારે સાંજે આવી રહ્યો ત્યાં? મેં ડાક્ટર ને પૂછ્યું. તેલ કઈ નાખે તો શું કરીએ ભાઈ? છોકરો મા બાપા બાપા એવું બોલે, પેટ બાકી શું કરીએ? પેટ બાકી ક્યાં પાટો બોલ, પોતાનું પેટ જ બાકી. ત્યાં પરીક્ષા આપી તારી લાઈન માં. સિરીઝભાઈ નું કેવું છે કે જે એ ભાઈ આપતા પુત્ર માટે જે ફંડ આપવાના એ બહુ સત્સંગમાં જાહેર નહીં કરો તો સારું એમ કે. એ તો મારા ટેવ જ છે, મને તો બહુ આનંદ થાય. મારી બોલી જાય, લોકો ને આનંદ થાય, લોકોને કઈ નુકસાન ખરાબ નહીં લાગે, એમાં કોઈને ખરાબ લાગતું નથી. અને એમાં આપડે જાહેર ક્યારે એ બહાર બોર્ડ ઉપર લાવીએ લોકોને જાહેરાત કરી થાય, જાહેરાત પબ્લિક માં કરતા. આ તો પોતાનું કરતા લોકો ને આનંદ થાય. તો હજી ખબર નહીં પડે કે ભાઈ શું કરે. બરાબર ને, જણાવી છે જો લોકો ને આપણા માટે આનંદ ના થાય. સજેસ્ટ બોલાય દાદા. આપણે સારા માણસ માટે જયારે કીર્તન કરે તો જ પોતે સારો માણસ થાય. કેવું સરસ દાન આપે છે એવું કીર્તન કર્યું એટલે પોતે દાન આપતો થાય. થાય ને, એટલે એવું તો હોવું બરાબર. આ ઉડાડી ઉડા લોકે લોકો નહીં સારું. દાદા એ કહ્યું છે ને કે આપડે નામ આપીએ, દાન આપ્યું એટલે નામ આપ્યું એટલે એનું ફળ ત્યાં ત્યાં જ આવી ગયું. નામ તો હવે કેમ દાદા કે છે નામ આપવું જોઈએ સારું? મને એટલો બધો આનંદ થાય કે આવી ભાવના માણસ ને થઈ પુણ્ય જબરદસ્ત થાય. એમને જણા અપવાદ છે તો જન્મેલા જેવા જગ્યા પર તમને બધાના ભાવના થાય બહુ દાદા અગાવી ગયા. સરસ જુદું છે પછી નામ લખાવી એટલે તમને એનું પુણ્ય ત્યાં ત્યાં જ મળી ગયું. તમે આપ્યું ના તમને માટે માન ને બધું મળી ગયું. એટલે એ કે ટ્રસ્ટ નું નામ કે જ્યાં ત્યાં નામ મૂકીએ એટલે આપણે જે ડોનેશન આપવું જાહેર કર્યું એટલે આપણા માં વાહ વાહ થઈને માન થયું એટલે પતી ગયું બધું ઝીરો પર આવી જાય. એવું નથી કરવું, એવું નથી કરવું એમ નહીં, પણ એવું તમે આપે સમજાવીશું તો હવે નામ આપવાનું કેમ કહો છો? શ્રીભાઈ કહે છે દાદા કે અત્યાર સુધી આપણે એવું હતું કે મહાત્માઓ જે દાન આપે તો એના દાનના અનુસંધાનમાં કોઈ પણ જાતનું લેબલ મારવામાં આવતું નહીં કે ભાઈ એક્સ કોઈ માણસે દાન આપ્યું, કોઈ માણસે નામ મૂક્યું અને દાનની રકમ મૂકી તો આજે આપ્તપુત્ર માટે આપવા માટે એમણે જે વિચાર કર્યો તો બા બાપુજી નું નામ મૂકે તો શું થાય? ટ્રસ્ટ નું નામ તો હોવું જોઈએ. ટ્રસ્ટ નું એટલે દરેક ટ્રસ્ટ ના નામ હોય ને. પણ એમનું એમ કેવું છે કે આપણે જે દાન કરીએ એટલે એ પુણ્ય ત્યાં ત્યાં વપરાય જાય છે. ના ના વપરાય જાય, હા ના વપરાય જાય, ટ્રસ્ટ નું નામ ના વપરાય જાય. આમ લખે કે ભાઈ આ ટીવી હાઈસ્કૂલ તુલસી બગાડ હાઈસ્કૂલ એ લખે તો વપરાય જાય. સારા માણસ ખરા જેવું હોય એની જાતનું ક્યાં ઈચ્છા હોય છે? જાત ની ઈચ્છા હોય તો છોકરાઓ કરે હેલી વાત છે. તમે લાખ ડોલર આપણને કયા એ કઈ હેરી વાત? એસી થશે અને દસ પેલા માં દસ પેલા વેરો લાખો થયા જ નહીં. એમનો ભાઈ અજીતભાઈ દેવ જેવો માસ હે ને તો દેવ જેવા ઘેર રહ્યા હતા ઔરંગાબાદ. હું તો ઔરંગાબાદ નીરબેર કઈ સીધા આવો અમદાવાદ. અમદાવાદ થી સીધા આવ્યા હતા પ્લેન માં. સાઈંદળા જોડે રહ્યા એવી મજા આવી ગઈ. આમ અને આખું જ્ઞાન સમજી લીધું હતું. જ્ઞાન બધું સમજતો હતો ને બધું પૂછી કરે કરી લીધું. દાન આપવું એ તો મારું કામ ને મારું ધંધો જ આ મારો. દાદા અજીતભાઈ એમના બધા મજૂરો ને બધા સેક્રેટરી ને બધા બહુ સારી રીતે રાખે. હા ફાર્મ માં બધાને ઝૂંપડીઓ બધી બનાવી આપી આપડી ગાયો નું દૂધ બધા મજૂર ના છોકરાઓ ને આપે એવું બધું બહુ સારું કામ કરે છે. આવે એવું જ ને આવે આવે અમારે ઇલાજી નો ભાવ બે ગયો છે. દોણ આપી સાહેબ આગળ વધતી જાવ. ફાયર નહી મોટું ઇન્ડિયામાં. હું ઇલાજી નું ફોટો કેવી થાય છે કેવું તમને ફોટો આપે સાહેબ એટલું સમતો ખાવા પીવા બરાબર બધું બહાર બધું ઠોકાટ હોય ને પેલું નહીં જતા રે બધા તું ખાલી ખાલી પાછા ખાલી. રમીલાબેન કે છે કે અમારે વરસાદ પડે ત્યારે એને ચોમાસામાં ને ઉનાળામાં ઘરમાં કીડીઓ બહુ પેસી જાય. કીડીઓ કોણ કે આપણે ઘરે દાદા, તો શું કરવું? આપડે કેમ નું ખસી જવું? અહીં કીડીઓ કીડીઓ અહીં. હા દાદા, દરરોજ એમ નું આમ તો મારી, પેલા તો મારી નાખતા, હવે શું કરવું કે છે? ના મારે, ના મારે દાદા. એમના ચાર ભાઈ લાખ આપવા પડે, ઓછી રકમ ગયા હતા, કે આપવા વાળે હું હિસાબ નહીં ને બધું પાર્ટી મોટી. દાદા પણ અશી જગ્યા બોલ્યા, જેટલું હજાર અવતાર છે તે દોન આપ્યા કરે તો એ ના કમાય, કેટલું ના કમાય? હજાર અવતાર સુધી દોન આપ્યા કરે તો એટલું કમાય છે. અમે પુરાવો છે તો આપડે ભાઈ આનંદ જગત વિસ્મત, જગત નું ભાન જ ના રહે, જગત નું ભાન ના રહે. દાદા મેં થઈ જાય, અભે સ્વરૂપ થઈ જાય, દાદા ભગવાન સાથે જય સચિદાન. વિધિ કરવાનું બાકી છે કે આવી જા દાદા? બોલાય મેં કાગળ લખેલો છે. વિજ્ઞાન સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ એવા પ્રગટ શુદ્ધ ચેતન નમસ્કાર. બોલો. વિજ્ઞાન સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ એવા પ્રગટ શુદ્ધ ચેતન ને નમસ્કાર. જગત કલ્યાણકારી આત્મભાવ રક્ષિતા યુગ પુરુષ પ્રગટ પરમાત્મા સ્વરૂપ શ્રી દાદા ભગવાન ના આ વિશ્વમાં શ્રીકાર જયવંત વર્તો, જયવંત વર્તો, જયવંત વર્તો, જય સચ્ચિદાનંદ. જેમ સૂરજમુખી નું ફૂલ સૂર્યને જોવા તલસ્યા કરે, સૂર્યની સન્મુખે રહેવામાં આનંદ માણ્યા કરે, એનું જીવન જ સૂર્ય સન્મુખતામાં વહી જાય તેમ દાદા પાસે રહેવામાં હૃદય તલસ્યા કરે છે. દાદાની સન્મુખે રહેવામાં આનંદ માણ્યા કરે, દાદા સન્મુખતામાં જીવન વહી જાય એ ઝંખના રહ્યા કરે એવી દાદામય વૃત્તિઓની સ્થિતિ થઈ જાય છે. એમાં વિયોગનો વિરહ જ વર્તાયા કરે છે, વિયોગના વિરહ જ વર્તાયા કરે. ત્યારે મહીથી આપણી કૃપા પરથી પ્રગટેલી પ્રજ્ઞા દાદાશ્રીના દાદા વિના ચેન ના પડે ત્યારે કહી જાય કે અમે તમારી જોડે જ છીએ, આપણે દાદા પાસે જ છીએ ને, આપણે સાથે જ છીએ ને, આપણે દાદાના નિરંતર સાથે છીએ. દાદા એ વિજ્ઞાન સ્વરૂપ છે, એ જ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એમની સન્મુખતા આ પ્રજ્ઞા કરાવી દે છે. પ્રજ્ઞા સાથે રહેવામાં, પ્રજ્ઞાના કહ્યામાં ચાલવામાં પોતાને મજા આવે છે. પ્રજ્ઞા વાતોથી તો કર્યા કરે છે અને જ્ઞાન પ્રયોગથી પ્રત્યક્ષના વિયોગની વિરોહની વેદનામાં કંઈક કઈ કણ વળી જાય છે અને આનંદ પ્રગટે છે. પ્રજ્ઞા સાથે રહેવામાં, પ્રજ્ઞાના કહ્યામાં ચાલવામાં પોતાને મજા આવે છે. પ્રજ્ઞા વાતોથી તો કર્યા કરે છે અને જ્ઞાન પ્રવૃત્તિ પ્રત્યક્ષના વિયોગથી વિરકોની વેદનામાં કંઈક કળ વળી જાય છે અને આનંદ જ મળે છે. દાદાશ્રીએ કેવી ગજબની વિજ્ઞાન દ્રષ્ટિ આપી દીધી છે, એવું અજાયબ અક્રમ વિજ્ઞાન આપ્યું છે કે દીપક અને શુદ્ધાત્મા બે જુદા જ રહ્યા કરે, ક્યારેય એક થવા જાય. દાદાશ્રીએ કેવી ગજબની વિજ્ઞાન દ્રષ્ટિ આપી દીધી છે, એવું અજાયબ અક્રમ વિજ્ઞાન આપ્યું છે કે દીપક અને પોતે શુદ્ધાત્મા બે જુદા જ રહ્યા કરે, ક્યારે એક ન થાય. તો એ પ્રજ્ઞા આ બેને છૂટા પાડી નાખે, બેને ભેગા થવા જ ના દે, એવું પાછું આમ શું બની રહ્યું છે? તે બધું જુદું જુદું દેખાય, તેલ ને પાણી જુદા વર્તે અને પાણીમાં શું થઈ રહ્યું છે કે આમ છેટા રહે જ અને દેખ્યા કરે. અહો એ દિવ્ય ચક્ષુની દ્રષ્ટિ, અહો ઉપાદાન આત્મવિજ્ઞાનના. મહી પ્રજ્ઞા સ્વરૂપે દાદા વાણી વિજ્ઞાન કહી જાય છે. મહી પ્રજ્ઞા સ્વરૂપે દાદા જ કહે છે, દાદા જ ચેતવે છે અને પ્રમાણે પોતે આત્મભાવોથી રમણતામાં આવી જાય અને આત્મગુણોથી ભજનામાં આવી જાય, પ્રકૃતિથી તદ્દન ભિન્નપણું અનુભવે, ત્યારે મુક્તિથી ખુમારી ચડી જાય કે એનું આત્મજ્ઞાન કે આત્મજાગૃતિ જેવા શબ્દો આ પુસ્તકમાં કે શાસ્ત્રમાં વાંચવા જ મળત, તેવા શબ્દો પણ યથાર્થપણે દ્રષ્ટિમાં પરિણામી આત્માનુભવ કરાવી જાય છે. તે જ્ઞાની પુરુષે પમાડેલું વિજ્ઞાન કેવું બળવાન છે કે અંધારા નહીં, આંધળા નહીં, આતા આત્મ ઉજાસમાં વાસ્તવિકતા દેખાડી દીધી, કે આંધળા નહીં આત્મવિશ્વાસમાં વાસ્તવિકતા દેખાડી દીધી, આત્મ ઉજાસમાં કાયમનો પ્રકાશ જોઈ દીધો. આ વખતે કેવો પુણ્યોદય જાગ્યો, દાદા જોડે કેટલું બધું રહેવાયું, નિરંતર દાદાના રૂપો દેખાયા જ કરે છે, જાણે દાદા મારી સાથે વાત કરી રહ્યા છે એમ વારંવાર ભાસ થઈ આવે છે, છતાં એવા સૂક્ષ્મ સાનિધ્યને અવનવા વૈજ્ઞાનિક ફોડ અવનવી લિંક જ્ઞાન જાગૃતિની સમજાવી આપે છે અને વિજ્ઞાનમય આત્મા પ્રતિના માર્ગની જે માર્ગ શુદ્ધ દ્રષ્ટિથી તે આત્મ સ્વરૂપ સુધી અભેદ સ્વરૂપ સુધી સમાય છે. આત્મદ્રષ્ટિથી જે શુદ્ધ દ્રષ્ટિથી તે ઠેઠ અભેદ સ્વરૂપ સુધી પમાય છે. શુદ્ધ દ્રષ્ટિથી અભેદ સ્વરૂપ, પહેલા શુદ્ધ દ્રષ્ટિ કર્યા પછી અભેદ સ્વરૂપ બનાવી દેશે. તે માર્ગ પ્રતિ પ્રયાસ કરાવી દેશે. પ્રયાણ મહિલા દાદાની નિરંતર હાજરી અનુભવાય છે. એ વાણી આમ પ્રત્યેક વાક્ય રૂપે ઉભરાવા કહે છે, ત્યારે વાણીનો પ્રભાવ સમજાય છે કે આવા બોધનો ક્રિયાકારી જ્ઞાન વચન બળ મન વાણીથી અદભુતતા છે. આવા બોધેલા ક્રિયાકારી જ્ઞાન વચન બળ આવા બોધેલા ક્રિયાકારી જ્ઞાન વચન બળમય વાણીની અદભુતતા છે કે જે સહેજે આત્મજાગૃતિ પ્રગટાવી જાય છે. મહાન લેખક લાગે છે, આપણે એટલું સરસ લખ્યું છે. હજુ વાત એ કે છે કે કોઈ મહાન લેખકે લખ્યું હોય એવું લાગે છે. આપતો પુત્રો છે આપણે. બહુ સરસ લખ્યું છે, એને જે અનુભવ છે એને લખ્યું છે અને એને જે અનુભવ છે દાદા આપ્યું છે. વ્યવહાર સંજોગો ભેગા થયા જ કરે છે અને ઉદય પ્રમાણે આવીને પૂરા થઈ જાય છે. વ્યવહાર સંજોગો ભેગા થયા કરે અને ઉદય પ્રમાણે આવીને પૂરા થઈ જાય છે. વ્યવહાર પૂરો થયો કે અવસ્થામાંથી મુક્તિ અને અવસ્થાઓમાંથી વિમુક્તિ, આત્મ જાગૃતિ સમેત જગત વિસ્તૃતિ શહેરે થઈ આવે. આત્મ જાગૃતિ સમેત જગત વિસ્તૃતિ શહેર થઈ આવે. આત્મ જાગૃતિ થાય તો જગત ની વિસ્તૃતિ ઓટોમેટિક થઈ જાય. વ્યવહાર કરનારા વ્યવહાર કરે અને વ્યવહાર જાણનારા વ્યવહાર જાણે. એમ જો વ્યવહાર કરનારા વ્યવહાર કરે એટલે જે લોકો વ્યવહાર કરતા વ્યવહાર કરે રાખે. અને જાણનારો પોતે વ્યવહાર કરનાર વ્યવહાર કરે અને વ્યવહાર જાણનાર વ્યવહાર જાણનાર પ્રત્યેક વ્યવહાર શરૂ થાય ટકે અને પૂરો થાય. આ પ્રત્યેક વ્યવહાર શરૂ થાય ટકે અને પૂરો થાય છતાં હર હંમેશ પોતે મુક્ત હતો, મુક્ત છે અને મુક્ત રહેશે. અને સહેજે નિર્ભયતા થઈ આવે. દ્રષ્ટિ એવી થઈ ગઈ છે કે પારકાનો વ્યવહાર પારકો કર્યા કરે, પોતે પારકાને જાણ્યા કરે અને અડચણ હોય કે અનુકૂળતા હોય બધામાં જુદા જુદા વ્યવહારની વાતચીત થયા જ કરે. એટલે આત્મા ને આપણે જુદા થઈ ગયા છીએ. એટલે પોતાનામાં પોતે રાજીભાઈ નથી. રાજીભાઈ શું કરે છે એ જોયા કરે. પારકો કરતો હોય ને કરતા આપડે આવું જોઈએ બધામાં જોયેલા વ્યવહારની આમ દ્રષ્ટિ હોય ત્યારે વ્યવહારમાં પડેલો લાગે અને એ દ્રષ્ટિ આમ ફરી જાય ત્યારે વ્યવહારમાં માથે મુક્તિ. એમ કે છે તમારી દ્રષ્ટિ આમ હોય ને તો તમે રાવજી ભાઈ આખા વ્યવહારમાં દેખાય, પણ જે આમ ફરાય કે ઓન ધ સ્પોટ વ્યવહાર થી તો મુક્ત જ થઈ ગયા તમે તમારામાં આવી ગયા. વ્યવહાર નું તમને કોઈ સ્પર્શ ના થયા કરે. લોકોને લાગે આપણે સ્પર્શ થઈ ગયા છીએ પણ બધું આમ ઓટોમેટિક થઈ જાય એટલે આપણે આમાં જુદા થઈ ગયા. જુદા જ બુદ્ધિ થાય બહુ સારું. આ સર્વ કોઈ જ્ઞાની પુરુષ ની કૃપા બળ ના પરિણામે હોય શકે ને. આ સર્વ કઈ જ્ઞાની પુરુષ ની કૃપા બળ માં જ પરિણામે હોય શકે. પ્રત્યેક અનુભવ આનંદ પ્રગટાવે છે. તેથી અનેક ગણો અહોભાવ દેહધારી પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા વિદ્યામાન જ્ઞાની પુરુષ થકી પ્રગટાવે છે. અદભુત જ્ઞાન દાન, અદભુત જ્ઞાની દશા, એવો બધી અદભુતતાથી આશ્ચર્ય ભાવીમાં જ્ઞાની પુરુષ પ્રત્યે સ્તંભિત થઈ જવાય છે. અહો આ આનંદ ઉપકાર ભવંતમાં પરિણમશે. અહો અહો આનંદ ઉપકાર ભવ અંતમાં પરિણમશે. આ પરમાત્મા પ્રભુને સર્વોપરી સર્વપણ સર્વાર્પણપણે સ્વીકારી આત્મા વિનાતાનો પોતે રહ્યા જ કરે એવી સહજ વૃત્તિઓ થઈ આવે છે. ફરજમાંથી આ પરમાત્મા પ્રભુને સર્વાપરી સર્વાર્પણપણે સ્વીકારી આજ્ઞાધીનતામાં પોતે જ રહ્યા કરે એવી સહજ વૃત્તિઓ થઈ આવે છે. ઓટોમેટિક નેચરલ થયા કરે. મારે વાર આપણે આપણી જાતને યાદ કરવાના પડે. ઓટોમેટિક થયા કરે બધું. જગત આવા અદભુત જ્ઞાની પુરુષના દર્શનને પામો. આવા અદભુત જ્ઞાની પુરુષના શ્રી મુખે વહેતી પ્રત્યક્ષ સરસ્વતી જગતને અત્યંત કલ્યાણકારી છે. અત્યંતિક જગતને અત્યંતિક કલ્યાણકારી છે. તે વાણી જગતમાં ફેલાવો. જગત વિતરાગવીર પ્રભુના મરણ માર્ગને પામો. જગત વિતરાગવીર પ્રભુ જગત વિતરાગવીર પ્રભુ માર્ગને પામો. જગતનું કલ્યાણ થાઓ. આખા જગતનું કલ્યાણ કરો. જય સચિદાનંદ. છે કોઈ સંસાર રંગ? કોઈ સંસાર નો રંગ નથી. એવું કેમ કેવાય? આપડે પરિણામ નથી અમે કેમ કેવાય? એ લોકો એવું કે પરિણામ દુઃખ છે, એવું અમે માનીએ નઈ. અનુભવ કરતી લે છોડી દે છે બધા. એ અનુભવ લખન નો લાડુ છે, ખાધા તે પણ પસ્તાયા, ના ખાધા તે પણ પસ્તાયા. લક્કડ કા લાડુ ખાધા પછી પસ્તાવું સારું, પછી અફસોસ ના રહી જાય. ખાધા પછી પસ્તાવ સારું, પછી અફસોસ ના રહી જાય. પછી અફસોસ ના રહે. મેં અંદર ઘણું કહ્યું, તમે પરિપાયણ તમે પહેણો પહેણો પણ જગના બા. અનંત અવતાર ના બધા અનુભવ હોય ને, તે બોલે અનંત અવતાર ના અનુભવ અનુભવ કહેવાના છે. એક માણસ મને પૂછતો હતો, મને પાણી નું તલાવ કે એવું જેવું દેખું છું, નદી દેખું છું, મારી ભડક પહી જાય, થાય છે, ડૂબી જઈશ. ત્યાં ભડક થાય છે, એનું કોઈ કારણ છે કે? હું પેલા પૂરો ભાવ ડૂબી ગયેલો છું, તેમાં આજુ ભડક જતી નથી. એની ભડક જતી નથી પૂરો. અનંત અવતારમાં જે ડૂબી ગયેલા ને, તે ભડક જાય નહી. પછી કોસ એમ ને કોસ રે કેવા કેવા તૈયાર થાય છે. ચપરા જેવો નઈ દાદા. ડોક્ટર પૂછે છે, દિનેશભાઈ, કે અહિયાં બધા છૂટાછેડા લઈ લે છે ને, જરા કઈ થાય તરત છૂટાછેડા લઈ લે છે અહિયાં. તો કે એમનું ગયા ભાવ ની ભડક તાકી ગયેલી હશે એટલે લે છે? બે પાંચ પડા ભાર જ નથી ને. અરે છૂટાછેડા કલાકમાં હમ કરી આલું, બધા એક જ કલાકમાં છૂટાછેડા લેવાનું હોય ને, મારી પાસે એક જ કલાક હમણાં કરી આવ્યું, પછી બે ખાલી ભડક સમજણ નહીં. કેવું ભ્રમ છે, બીજું કઈ સારું છે એના કરતા. ઘણા છૂટા પડી ગયેલા રાગે પડી ગયા, ઘણા રાગે પડી ગયા, ઘણા ઘણા રસ્તે અમે તૈયારીમાં જ હતા. સમજવાનું ભૂલ છે, સમજતા જ નથી આવડતું, બોલતા જ નથી આવડતું. આમે દાદા ભેગા હોય પણ છૂટા જેવા જ રહેતા હોય. કેવું એવું છૂટા જેવા જેવું? તમે બધા ભેગા કરી આલ્યા, ભેગા કરી આલ્યા. મેડિકલ મેગેઝિન નું વાંચેલું કે આ દુનિયાના 80 થી 90